શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય છઠ્ઠો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે માંગરોળપુરમાં આ પ્રમાણે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડી શ્રીહરિએ હજારો મનુષ્યોને પોતાના આશ્રિત કર્યા. શ્રીહરિએ બીજાપુર પ્રત્યે જવાની ઈચ્છા કરી ત્યારે વિનયી વજ્રદીન રાજાએ તથા વિનયી પુરવાસી ભક્તજનોએ વધુ સમય રોકાવાની પ્રાર્થના કરી. તેથી શ્રીહરિ તેઓનું પ્રિય કરવા માંગરોળપુરમાં ચાતુર્માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે રાજન, જોનારા અને સાંભળનારા મનુષ્યોના મનમાં આશ્ચર્ય ઉપજાવે તેવો તથા પૂર્વના વૃદ્ધ પુરુષોએ પણ નહીં સાંભળ્યો હોય તેવો શ્રીહરિનો અલૌકિક પ્રતાપ દશે દિશામાં વ્યાપી ગયો. તે સમયે દુર્વાસા મુનિના શાપથી પૃથ્વી પર મનુષ્ય યોનિમાં જન્મેલા સર્વે ઋષિ મુનિઓએ પણ તીર્થવાસી જનોના મુખે આવા શ્રીહરિના પ્રતાપ વિશે સાંભળ્યું. તેથી તેમના અંતરમાં પણ પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા થઈ. ત્યાર પછી ત્રણ વર્ણમાં જન્મેલા તે ઋષિ મુનિઓ સંઘમાં ભેળા મળી માંગરોળપુરમાં આવવા લાગ્યા અને ભગવાન શ્રીહરિ પણ આવતા મુનિઓનો યથાયોગ્ય સત્કાર કરી ત્યાં નિવાસ કરાવવા લાગ્યા. હે રાજન, શ્રીહરિના પ્રતાપનું વારંવાર શ્રવણ અને દર્શન કરતા સર્વે ઋષિમુનિઓએ શ્રીહરિને જ સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન જાણ્યા. છતાં કેટલાક ઋષિમુનિઓના મનમાં સંશય રહેતો હતો કે આ શ્રીહરિ સાક્ષાત શ્રીકૃષ્ણ હશે કે નહીં. ત્યારે ભગવાન શ્રીહરિએ સંવત 1859ના શ્રાવણવદ 8મના શુભ પવિત્ર દિવસે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવાની ઈચ્છાથી પોતાના સર્વે ભક્તજનોને માંગરોળપુર બોલાવવા સંદેશવાહક દૂતો દ્વારા નિમંત્રણ મોકલાવ્યું. તેથી ગૃહસ્થ ભક્તજનો તથા સાધુ બ્રહ્મચારી સર્વે ત્યાગીઓ સંઘમાં ભેળા મળી માંગરોળપુર પધાર્યા અને ધર્મનંદન ભગવાન શ્રીહરિએ તે આવેલા સર્વે સંતો ભક્તોનું યથાયોગ્ય સન્માન કર્યું. હે રાજન, ભગવાન શ્રીહરિ અષ્ટમીના પ્રાતઃકાળે વહેલા જાગ્રત થયા અને પ્રાતઃ સ્નાન સંધ્યાદિ કર્મનું અનુષ્ઠાન કર્યું. પછી ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના જન્મ નિમિત્તે મોટો સમારંભ યોજી પૂજન મહોત્સવ ઉજવ્યો અને શ્રીહરિએ રંગબેરંગી વસ્ત્રો, પુષ્પોની માળાઓ તથા કેળના સ્તંભોથી સુશોભિત સુંદર મનોહર મંડપની રચના કરી. તે મંડપમાં મધ્યરાત્રિએ ભગવાનના ગીતો અને દુંદુભી આદિ વાજિંત્રોના મધુર ધ્વનિની સાથે શાસ્ત્રવિધિ પ્રમાણે મોટા ઉપચારોથી ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કર્યું. હે રાજન, તે સમયે સંતો મૃદંગ, ઝાંજ આદિ વિવિધ વાજિંત્રો વગાડી અનેક પ્રકારના સંસ્કૃત પ્રાકૃત પદોના ગાન સાથે ભગવાન શ્રીકૃષ્ણનું સંકીર્તન કરી રહ્યા હતા અને સ્વયં શ્રીહરિ બાલમુકુંદ ભગવાનને પારણિયામાં પધરાવી ઝુલાવી રહ્યા હતા. આ રીતે પોતાના સંતો ભક્તોની સાથે ભગવદ્ કથા કીર્તન કરી શ્રીહરિએ જાગરણ કર્યું. હે રાજન, પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિ રાત્રિના ત્રીજા પ્રહરને અંતે ભક્તજનોની સભાને વચ્ચે ઊંચા પાટ ઉપર આવીને વિરાજમાન થયા. તે સમયે સંતો, ગૃહસ્થો અને આવેલા અન્ય મુનિજનો તથા સર્વે સ્ત્રીઓ સ્થિર દ્રષ્ટિ કરી અતિભાવથી શ્રીહરિના મુખકમળને નિહાળી રહ્યા હતા. તે સમયે સર્વેશ્વર ભગવાન શ્રીહરિએ ઈચ્છા કરી કે આ મારા સર્વે આશ્રિતજનોને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાવો. આ પ્રમાણે શ્રીહરિના સંકલ્પ માત્રથી સર્વેને અતિ આશ્ચર્યકારી દર્શન થયું. હે રાજન, ભગવાન શ્રીહરિનું દિવ્ય સ્વરૂપ એક એક અંગમાંથી નીકળતા કરોડો સૂર્યના તેજની સમાન તેજસ્વી હતું. મેઘની સમાન શ્યામસુંદર વર્ણમાં શોભી રહ્યા હતા. પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા. મયુર પીંછનો મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો હતો, કંઠમાં કૌસ્તુભમણિ ઝળકી રહ્યો હતો, કંઠમાં વૈજયંતી માળા ધારણ કરી હતી, કેડમાં ઉત્તમ રત્નજડિત સુવર્ણની મેખલા ધારણ કરી હતી, કાનમાં મકરાકાર કુંડળ શોભી રહ્યા હતા, ચરણોમાં ઝાંઝર શોભી રહ્યા હતા, બાંયે બાજુબંધ અને હાથમાં કડા શોભતા હતા. ભક્તજનોએ દિવ્ય મંગલમૂર્તિનું ચંદન અને પુષ્પોથી પૂજન કર્યું હતું. 16 વર્ષની કિશોર અવસ્થામાં કાળમાયાના નિયંતા પ્રભુ શોભી રહ્યા હતા. બે હાથે અધરોષ્ઠ ઉપર ધારણ કરેલી વેણુને વગાડતા હતા. નટવરની સમાન વેશ હતો. આવા પ્રકારની શોભાને ધારણ કરતા ભગવાન શ્રીહરિને શ્રીકૃષ્ણના રૂપમાં નિહાળીને તે સર્વે સંતો ભક્તો મુનિઓ અને સર્વે સ્ત્રીઓ ખૂબ જ આનંદને પામ્યા. હે રાજન, તેમાંથી કેટલાક ભક્તજનોની દ્રષ્ટિ ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં નિર્નિમેષ સ્થિર થતા તે સમાધિને પામ્યા, અને કેટલાક નેત્રો મીચ્યા પછી હૃદયકમળમાં શ્રીહરિના સ્વરૂપને જોતા સમાધિ દશા પામ્યા. આ પ્રમાણે સમાધિસ્થ જનોને 2 ઘડી પર્યંત દિવ્યાનુભવ થયો. તે સર્વે પૂર્વની માફક વર્ણિવેશે વિરાજમાન, મસ્તક ઉપર અલ્પ કેશવાળા, શ્યામસુંદર શરીરવાળા, શ્વેત વસ્ત્રોધારી, મૃગચર્મને ધરી રહેલા, શાંત સ્વરૂપે શોભતા, જમણા હાથમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળાને ધારી રહેલા ભગવાન શ્રી નારાયણ મુનિના દર્શન કરી સર્વે સંતો ભક્તો દંડવત પ્રણામ કરવા લાગ્યા. હે રાજન, ઉપરોક્ત આશ્ચર્ય નિહાળી કેટલાક ઉત્સાહીજનો પરસ્પર વાર્તાલાપ કરતા કહેતા હતા કે આ નારાયણ મુનિ છે એ જ સ્વયં સાક્ષાત પરમેશ્વર શ્રીકૃષ્ણ છે. તેમજ સભામાં બેઠેલા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે અનુયાયી નરનારીઓ, દેશાંતરોમાંથી આવેલા ઋષિમુનિઓ, પૂર્વાસી જનો તથા અન્ય સર્વે જનોએ શ્રીહરિનો આશ્રય કર્યો અને બંને હાથ જોડી તેઓ શ્રીહરિને કહેવા લાગ્યા કે અમે સર્વે તમારા છીએ, તમારા સિવાય બીજો અમારે કોઈ આશરો નથી. તેવામાં સુંદર પ્રભાત થયું, તેથી શ્રી સહજાનંદ સ્વામીએ સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યું અને હજારો સાધુ બ્રાહ્મણોને સુંદર ભોજન જમાડી તૃપ્ત કર્યા. પછી સ્વયં શ્રીહરિએ પારણા કર્યા અને પછી બીજા સર્વે જનોએ પણ પારણા કર્યા. હે રાજન, ત્યાર પછી દેશાંતરમાંથી પધારેલા સર્વે ઋષિમુનિઓ આ શ્રીહરિ અક્ષરધામાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન છે આવો દ્રઢ નિશ્ચય કરી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યયુક્ત નવધા ભક્તિથી પ્રગટ ભગવાન શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. હે રાજન, તે ઋષિઓના મધ્યે કેટલાક બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા હતા અને કેટલાક ઋષિઓ ત્યાગી ભક્ત સાધુઓ હતા. હે રાજન, સત્પુરુષોના સ્વામી ભગવાન શ્રીહરિએ બપોર પછી મોટી સભાનું આયોજન કર્યું. તેમાં સૌ નરનારીઓ પોતાની મર્યાદામાં રહી યથાસ્થાને તે સભામાં બેઠા. તે સભામાં ભગવાન શ્રીહરિ પણ ગાદીતક્યો બિછાવેલી મોટી પાટ ઉપર આવીને વિરાજમાન થયા અને તારામંડળની મધ્યે જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા. હે રાજન, તે સમયે અનન્ય ભાવથી ભરપૂર એવા સમસ્ત ભક્તજનોએ ચંદન, ઉત્તમ પુષ્પોની માળા, વિવિધ આભૂષણો, વસ્ત્રો અને ધનથી શ્રીહરિનું પૂજન કર્યું અને પ્રેમથી પ્રણામ કર્યા. પછી તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રીહરિના મુખ થકી પોતાનો વિશુદ્ધ ધર્મ માર્ગનું શ્રવણ કરવાની ઈચ્છા હતી, તેથી શ્રીહરિની સન્મુખ રહી મુખકમળની શોભાને નિરખતા અને વિનયથી પોતાના ખભા આગળ નમાવી સભામાં વિરાજમાન થયા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 2ય પ્રકરણમાં માંગરોળપુરે શ્રીહરિએ જન્માષ્ટમીના ઉત્સવમાં પોતાનું શ્રીકૃષ્ણ સ્વરૂપનું દર્શન કરાવ્યું એનામે છઠ્ઠો અધ્યાય પૂર્ણ થયો.